श्रीमद् भागवत 12वां स्कंद बीजो अध्याय कलियुगना धर्मों। श्री सुखदेव जी कहे छे, परीक्षित, समय बहु बलवान छे। जेम जेम घोर कलियुग आवतो जशे तेम तेम उत्तरोत्तर धर्म सत्य पवित्रता क्षमा दया आयुष्य बल अने स्मरण शक्ति नो लोप थतो जशे। कलियुगमां जेनी पासे धन हशे तेने ज लोको कुळवान सदाचारी अने सद्गुणी मानशे। जेना हाथमां शक्ति हशे ते धर्म अने न्यायने पोताने अनुकूल करावी शकशे। लग्न आदि संबंधोमां कुळशील योग्यता वगैरे जोवा जाणवानुं रहेशे नहीं। युवक युवतीनो एकबीजानी पसंदगीथी ज संबंध थई जशे। व्यवहार कुशळता सत्य ने ईमानदारी ना आधारे नहीं, परंतु जे जेटलू छळकपट करी शकशे तेटलो तेने व्यवहार कुशल मानवामां आवशे। स्त्रीओ अने पुरुषोनी श्रेष्ठतानो आधार तेमना शील संयम नहीं, परंतु मात्र रतिक्रीड़ा ज रहेशे। ब्राह्मणनी ओळख तेना गुण स्वभावथी नहीं, परंतु मात्र जनोयथी ज बनी रहेशे। वस्त्र दंड कमंडल वगैरे ज ब्रह्मचारी सन्यासी वगैरे आश्रमी ओनी ओळख हशे। अने एकबीजाना चिन्होनो स्वीकार करी लेवो एज मात्र एक थी बीजा आश्रम में प्रवेश करियानु स्वरूप हशे। जे लांच आपवामां अथवा पैसा खर्च करवामां असमर्थ हशे तेने न्यायालय में उचित न्याय मिली शकशे नहीं। जे बोलवामां जेटलो चतुर हशे तेने तेटलो महान पंडित मानवामां आवशे। असाधुतानी गुनेगार होवानी एक ज ओळख हशे, गरीब हो। जे जेटलो वधारे दंभ पाखंड करी शकशे तेने तेटलो ज मोटो साधु मानवामां आवशे। लग्न माटे एकबीजानी स्वीकृति ज पर्याप्त थशे। शास्त्रीय विधि विधाननी संस्कार वगैरेनी कोई आवश्यकता मानवामां आवशे नहीं। वाळ वगैरे ओळीने कपड़ा लत्ताथी सज्ज थवाने ज स्नान समझी लेवामां आवशे। लोको दूरना तळावने तीर्थ मानशे ने नजीकना गंगा यमुना माता पिता वगैरेनी उपेक्षा करशे। माथा ऊपर मोटा मोटा वाळ राखवाने ज शारीरिक सुंदरताने निशानी मानवामां आवशे। अने जीवननो श्रेष्ठ पुरुषार्थ हशे पोतानुं पेट भरवुं। जे माणस जेटली उद्दताईथी वात करी शकशे तेने तेटलो ज साचो मानवामां आवशे। योग्यता चतुराईनुं सौथी उत्तम लक्षण ए गणाशे के मनुष्य पोताना परिवारनुं पोषण करी ले, धर्मनो आश्रो यश प्राप्ति माटे लेवाशे। आ प्रमाणे जारे समग्र पृथ्वी पर दुष्ट लोकोनी बोलबाला थई जशे त्यारे राजा बनवानो कोई नियम रहेशे नहीं। अर्थात ब्राह्मण क्षत्रिय वैश्य अथवा शूद्रोमां जे बलवान हशे ते राजा थई जशे। ते समयना नीच राजाओ अत्यंत निर्दय अने क्रूर थशे। लोभी तो एटला थशे के तेमनामां अने लूटारामां कोई अंतर जोवा मळशे नहीं। तेओ प्रजानी संपत्ति अने स्त्रीओ सुद्धा खूंचवी लेशे। तेमनाथी भयभीत थईने प्रजा पर्वतो अने जंगलोमां भागी जशे। ते समये प्रजा जात जातना शाक कंदमूळ मांस मदिरा फळ फूल अने वृक्षोना फूल पान खाईने पेट भरशे। क्यारेक अनावृष्टि तो क्यारेक उपराउपरी सरकारी कर नाखवामां आवशे। क्यारेक ठंडीनो भारे प्रकोप, क्यारेक हिम वर्षा, क्यारेक भयंकर वंटोळियो, क्यारेक काळजाळ गरमी तो क्यारेक नदीओमां विनाशक पूर आवशे। आवी कुदरती आपत्तिओ अने परस्परना संघर्षोथी प्रजा अत्यंत दुखी थई नष्ट थई जशे। लोको भूख तरस तथा अनेक प्रकारनी चिंताओथी घेरायेला रहेशे। બીમારીઓથી તો તેઓ મુક્ત થશે જ નહીં. કળિયુગમાં મનુષ્યનું આયુષ્ય વધારેમાં વધારે 20 કે 30 વર્ષનું થશે. પરીક્ષિત, કળિયુગના દોષથી પ્રાણીઓના શરીર ક્ષીણ અને રોગગ્રસ્ત થવા લાગશે. વર્ણ અને આશ્રમોનો ભેદ જાણનારો, વર્ણ અને આશ્રમોનો ભેદ જણાવનારો વેદ માર્ગ નષ્ટપ્રાય થઈ જશે. ધર્મમાં પાખંડની પ્રધાનતા થઈ જશે. રાજા મહારાજા ડાકુ અને લૂંટારા જેવા થઈ જશે. રાજા મહારાજા ડાકુ અને લૂંટારા જેવા થઈ જશે. મનુષ્ય ચોરી, જૂઠ તથા નિરપરાધ હિંસા વગેરે અનેક પ્રકારના કુકર્મો દ્વારા આજીવિકા ચલાવશે. ચારેય વર્ણોના લોકો શુદ્રો જેવા થઈ જશે. ગાયો બકરીઓ જેવી નાની નાની અને ઓછું દૂધ આપનારી થશે. વાનપ્રસ્થ અને સંન્યાસ જેવા વિરક્ત આશ્રમના લોકો પણ ઘરબાર વસાવીને ગૃહસ્થના જેવો વેપાર કરતા લાગી જશે. જેમની સાથે લગ્ન વિષયક સંબંધો હશે તેમને જ સંબંધી માનવામાં આવશે. ડાંગર અને ઘઉં વગેરે અનાજના છોડ પણ નાના થતા જ છે. વૃક્ષોમાં સમી જેવા નાના અને કાંટાવાળા વૃક્ષો જ રહી જશે. વાદળોમાં વીજળીના ચમકારા તો બહુ થશે, પરંતુ વરસાદ ઓછો થશે. ગૃહસ્થોના ઘર અતિથિ સત્કાર અને વેદ ધ્વનિથી રહિત હોવાને કારણે અથવા જનસંખ્યા ઓછી થઈ જવાને કારણે સુના સુના થઈ જશે. પરીક્ષિત, વધારે શું કહું? કળિયુગનો અંત થતા થતા મનુષ્યનો સ્વભાવ ગધેડા જેવો અસહ્ય થઈ જશે. અર્થાત લોકો મોટે ભાગે ગૃહસ્થોનો ભાર વહન કરનારા અને વિષયી બની જશે. આવી સ્થિતિમાં ધર્મની રક્ષા કરવા માટે સત્વગુણનો સ્વીકાર કરીને સ્વયં ભગવાન અવતાર ધારણ કરશે. પ્રિય પરીક્ષિત, સર્વવ્યાપક ભગવાન વિષ્ણુ સર્વશક્તિમાન છે. તેઓ સર્વ સ્વરૂપ હોવા છતાં પણ ચરાચર જગતના સાચા શિક્ષક સદગુરુ છે. તેઓ સાધુ સજ્જન પુરુષોના ધર્મની રક્ષા માટે તેમના ધર્મ કર્મોનું બંધન કાપીને તેમને જન્મ મૃત્યુના ચક્રાવામાંથી છોડાવવા માટે અવતાર લે છે. તે સમયમાં સંભલ નામના ગામમાં વિષ્ણુયસ નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ થશે. તેમનું હૃદય અત્યંત ઉદાર અને ભગવાનની બુદ્ધિ ભક્તિથી પૂર્ણ હશે. તેમના ઘરે કલ્કી ભગવાન અવતાર લેશે. શ્રી ભગવાન જ અષ્ટ સિદ્ધિઓના અને સમસ્ત સદગુણોના એકમાત્ર આશ્રય છે. સમગ્ર જગતના તેજ રક્ષક અને સ્વામી છે. તેઓ દેવદત્ત નામક શીઘ્રગામી ઘોડા પર બેસીને દુષ્ટોને તલવાર દ્વારા સીધા કરશે. તેમના રોમે રોમમાંથી અતુલનાત્મક તેજના કિરણો નીકળતા હશે. તેઓ પોતાના શીઘ્રગામી ઘોડા પર બેસીને પૃથ્વી ઉપર સર્વત્ર વિચરણ કરશે અને રાજાઓના વેશમાં છુપાયેલા કરોડો ડાકુઓનો સંહાર કરશે. પ્રિય પરીક્ષિત, જ્યારે તમામ ડાકુઓનો સંહાર થઈ જશે ત્યારે દેશના સંપૂર્ણ પ્રજાના હૃદય પવિત્રતાથી પૂર્ણ થઈ જશે. કારણ કે કલ્કી ભગવાનના શરીરમાં રહેલા અંગરાગના સ્પર્શથી અત્યંત પવિત્ર બનેલો વાયુ તેમનો સ્પર્શ કરશે અને આ પ્રમાણે તેઓ ભગવાનના શ્રી વિગ્રહની દિવ્ય ગંધ પ્રાપ્ત કરી શકશે. તેમના પવિત્ર હૃદયમાં સત્વમૂર્તિ ભગવાન વાસુદેવ બિરાજશે અને પછી તેમના સંતાનો પૂર્વની જેમ હૃષ્ટપૃષ્ટ અને બળવાન થવા લાગશે. પ્રજાના નેત્રો અને મનને હરી લેનારા શ્રી હરિ સ્વયં ધર્મના રક્ષક અને સ્વામી છે. તે જ ભગવાન જ્યારે કલ્કી ભગવાનના રૂપમાં અવતાર લેશે તે જ સમયે સતયુગનો આરંભ થઈ જશે. પ્રજાની સંતાન પરંપરા આપમેળે જ સત્વગુણથી યુક્ત થઈ જશે. જે સમયે ચંદ્રમા, સૂર્ય અને બૃહસ્પતિ એક જ સમયે એકી સાથે પુષ્ય નક્ષત્રના પ્રથમ પલમાં પ્રવેશ કરે છે અને એક રાશિ પર આવે છે, તે જ સમયે સતયુગનો આરંભ થાય છે. પરીક્ષિત, ચંદ્રવંશ અને સૂર્યવંશમાં જેટલા રાજાઓ થઈ ગયા અથવા હવે પછી થશે તે બધાનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું. તમારા જન્મથી રાજા નંદના અભિષેક સુધી 1115 વર્ષનો સમય લાગશે. જે સમયે આકાશમાં સપ્તઋષિઓનો ઉદય થાય છે તે સમયે પહેલા તેમનામાંથી બે જ તારા દેખાય છે. તેમના મધ્ય ભાગમાં દક્ષિણોત્તર રેખા પર સમભાગમાં અશ્વિની વગેરે નક્ષત્રોમાંથી એક નક્ષત્ર દેખાય છે. તે નક્ષત્રની સાથે સપ્તઋષિ ગણ મનુષ્યોની ગણતરીથી 100 વર્ષ સુધી રહે છે. તેઓ તમારા જન્મ વખતે ને અત્યારે પણ મઘા નક્ષત્રમાં સ્થિત છે. સ્વયં સર્વવ્યાપક સર્વશક્તિમાન ભગવાન જ શુદ્ધ સત્વમય વિગ્રહ સાથે શ્રીકૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. તેઓ જે સમયે પોતાની લીલા આટોપીને પરમધામમાં પધારી ગયા તે જ સમયે કળિયુગે સંસારમાં પ્રવેશ કર્યો. તેના જ કારણે મનુષ્યની મતિ, બુદ્ધિ, ગતિ કે વૃત્તિ પાપ તરફ ઢળી ગઈ. જ્યાં સુધી લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચરણ કમળો દ્વારા પૃથ્વીનો સ્પર્શ કરતા રહ્યા ત્યાં સુધી કળિયુગ પૃથ્વી પર પોતાનો પગ જમાવી શક્યો નહીં. પરીક્ષિત, જે સમયે સપ્તઋષિ મઘા નક્ષત્ર પર વિચરણ કરતા રહે છે તે જ સમયે કળિયુગનો આરંભ થાય છે. કળિયુગનો કાળ એટલે આયુષ્ય દેવતાઓની વર્ષ ગણતરી પ્રમાણે 1200 વર્ષનો, અર્થાત મનુષ્યના 4,32,000 વર્ષનો છે. જે સમયે સપ્તઋષિ મઘા નક્ષત્રને છોડીને પૂર્વ શાઢામાં ચાલ્યા ગયા હશે તે સમયે રાજા નંદનું રાજ્ય રહેશે. ત્યારથી કળિયુગની વૃદ્ધિ શરૂ થશે. પુરાતત્વવેતા ઐતિહાસિક વિદ્વાનોનું કહેવું છે કે જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પરમધામ માટે પ્રયાણ કર્યું તે દિવસથી કળિયુગનો પ્રારંભ થઈ ગયો. પરીક્ષિત, જ્યારે દેવતાઓની વર્ષગણના મુજબ 1000 વર્ષો વીતી જશે ત્યારે કળિયુગના અંતિમ દિવસોમાં ફરી કલ્કી ભગવાનની કૃપાથી મનુષ્યોના મનમાં સાત્વિકતાનો સંચાર થશે. લોકો પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણી શકશે અને ત્યારથી સતયુગનો પ્રારંભ થશે. પરીક્ષિત, મેં તો તમારી સામે માત્ર મનુવંશનું અને તે પણ સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જે પ્રમાણે મનુવંશની ગણતરી થાય છે તે જ પ્રમાણે દરેક યુગમાં બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્રોની પણ વંશ પરંપરા સમજવી જોઈએ. જે પુરુષો અને મહાત્માઓનું વર્ણન મેં તમારી સામે કર્યું છે હવે માત્ર નામથી જ તેને તેમની ઓળખ રહી ગઈ છે. હવે તેઓ હયાત નથી, માત્ર તેમની કથા જ શેષ રહી છે. હવે તેમની કીર્તિ જ્યાં ત્યાં સાંભળવા મળે છે. ભીષ્મ પિતામહના પિતા રાજા સંતનુના ભાઈ દેવાપી અને ઈશ્વાકુ વંશના મરુ અત્યારે કલાપ નામના ગામમાં સ્થિત છે. તેઓ મહાન યોગ બળથી યુક્ત છે. કળિયુગના અંતમાં કલ્કી ભગવાનની આજ્ઞાથી તેઓ પાછા અહીં આવશે અને પૂર્વવત વર્ણાશ્રમ ધર્મનો વિસ્તાર કરશે. સતયુગ, ત્રેતા, દ્રાપર અને કળિયુગ આ જ 4 યુગ છે. આ ચારેય યુગો પૂર્વોક્ત ક્રમ પ્રમાણે પોતપોતાના સમયે પૃથ્વીના પ્રાણીઓને પ્રભાવિત કરે છે. પરીક્ષિત, મેં તમારી સમક્ષ જે રાજાઓનું વર્ણન કર્યું છે તે બધા અને તે સિવાયના બીજા રાજાઓ પણ આ પૃથ્વીને મારી મારી કરતા રહ્યા, પરંતુ અંતે મરીને ધૂળ ભેગા થઈ ગયા. આ શરીરને ભલે ને કોઈ રાજા કહી દે, પરંતુ અંતે તો તે કીડા, વિષ્ટા અથવા રાખના રૂપમાં જ પરિણિત થઈ જશે. રાખોડી જ બની જશે. આ શરીર માટે અથવા તેના સંબંધીઓ માટે જે કોઈ પણ પ્રાણીને સતાવે છે તે ન તો પોતાના સ્વાર્થને જાણે છે કે ન પરમાર્થને જાણે છે. કેમ કે પ્રાણીને સતાવવું એ તો નરકનું દ્વાર છે. કે લોકો એવું જ વિચારે છે કે મારા દાદા પરદાદા આ અખંડ ભૂમંડળનું શાસન કરતા હતા અને હવે આ કોઈ પણ રીતે મારે આધીન બની રહે અને મારા પછી મારા પુત્ર પૌત્રો મારા વંશજો જ કોઈ પણ રીતે આ પૃથ્વીનો ઉપભોગ કરે. તે મૂર્ખાઓ અગ્નિ જળ અને માટીથી બનેલા શરીરને પોતાની સંપત્તિ માની બેસે છે અને ખૂબ અભિમાન સાથે ડીંગ હાંકે છે કે આ પૃથ્વી મારી છે. છેવટે તેઓ શરીર અને પૃથ્વી બંને છોડીને પોતે જ અદૃશ્ય થઈ જાય છે. પ્રિય પરીક્ષિત, જે જે રાજાઓ મોટા ઉત્સાહ અને બળ પરાક્રમથી આ પૃથ્વીના ઉપભોગમાં રાજતા હતા તે બધાને કાળે પોતાના વિકરાળ મોઢામાં પકડીને દબાવી દીધા. હવે ઇતિહાસમાં માત્ર તેમની વાતો જ રહી ગઈ છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ દ્વાદશ સ્કંધે દ્વિતીયો અધ્યાય 12મા સ્કંધ અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.